શ્રીમદ દેવી ભાગવત અધ્યાય ત્રીજો. દેવી ભાગવતના મહાત્મ્ય પ્રસંગમાં રાજા સુધુમ્નનું સ્ત્રી બનવું અને શ્રીમદ દેવી ભાગવત શ્રવણના ફળરૂપે સદાને માટે પુરુષ બનીને રાજ્યલાભ અને પરમપદ પ્રાપ્ત થયાની કથા. સુતજી કહે છે, હે મુનિવરો, હવે બીજો ઇતિહાસ સાંભળો જેમાં દેવી ભાગવતનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે. એક વખતની વાત છે કે મુનિવર અગસ્ત્યજી, જેમના પત્ની લોપામુદ્રા સાથે કાર્તિક સ્વામી પાસે ગયા અને પ્રણામ કરીને તેમની પાસે અનેક કથાઓ સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. કાર્તિક સ્વામીએ તીર્થવ્રત અને દાનના મહાત્મ્ય સંબંધી કેટલીક કથાઓ તેમને કહી. તેમણે કાશી, મણિકર્ણિકા, ગંગા વગેરે તીર્થોનું મહાત્મ્ય વિસ્તારથી વર્ણન કર્યું. આ કથાઓને સાંભળીને મુનિવર અગસ્ત્યજી ખૂબ પ્રસન્ન થયા. પરંતુ જગતના કલ્યાણ હેતુ પરમ તેજસ્વી કાર્તિક સ્વામીને તેમણે ફરીથી પૂછ્યું. અગસ્ત્યજી બોલ્યા, તારકાસુરનો સંહાર કરનારા હે ભગવાન, આપ સર્વશક્તિઓથી સંપન્ન છો. હવે દેવી ભાગવતનું મહાત્મ્ય અને તે સાંભળવાનો વિધિ પણ અમને જણાવવાની કૃપા કરો, જેમાં ત્રિલોક જનની નિત્ય સ્વરૂપા ભગવતી દુર્ગાના ચરિત્રોનું વર્ણન છે. તે દેવી ભાગવત નામના પુરાણથી વધીને બીજું કોઈ પુરાણ નથી. કાર્તિક સ્વામીએ કહ્યું, હે બ્રહ્મદેવતા, શ્રીમદ દેવી ભાગવતના મહાત્મ્યનું સંપૂર્ણ વર્ણન કરવા કોણ સમર્થ છે? છતાં હું સંક્ષેપમાં કહું છું, તે સાંભળો. જે નિત્ય સ્વરૂપા છે, સતચિત આનંદમય, જેમનો વિગ્રહ શરીર છે તથા ભુક્તિ મુક્તિ આપવાવાળા તે ભગવતી જગદંબિકા દેવી ભાગવતમાં સદા બિરાજે છે. અને તેથી દેવી ભાગવત સ્વયં દેવીની વાંગમય વાણીરૂપ મૂર્તિ છે. તેને વાંચવા અને સાંભળવાથી જગતના કોઈ પણ પદાર્થ દુર્લભ રહી શકતા નથી. એવું સાંભળ્યું છે કે વિવસ્વાન મનુના પુત્ર શ્રાદ્ધદેવ હતા, તેમને પહેલા કોઈ સંતાન ન હતું. વશિષ્ઠજીની આજ્ઞાથી તેમણે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો. તેમના પત્નીનું નામ શ્રદ્ધા હતું. શ્રદ્ધા દેવીએ હોતા એટલે કે યજ્ઞમાં આહુતિ આપનાર બ્રાહ્મણને પ્રાર્થના કરી કે હે ભૂદેવ, આપ એવો ઉપાય કરો કે મારા ગર્ભથી કન્યાનો જન્મ થાય. ત્યારે હોતા કન્યા ઉત્પન્ન થાવ એવો મનમાં સંકલ્પ કરીને હવન કરવા લાગ્યા. આવી વિપરીત ભાવનાને કારણે શ્રદ્ધાદેવીએ પુત્રીને જન્મ આપ્યો. તેનું નામ ઈલા રાખવામાં આવ્યું. રાજા વિવસ્વાન પુત્રીના જન્મથી ઉદાસ થઈ ગયા. તેમણે ગુરુદેવ વશિષ્ઠજીને પૂછ્યું, આ યજ્ઞમાં આપનો સંકલ્પ ઉલટું ફળ આપનારો કઈ રીતે બન્યો? રાજાની વાત સાંભળીને મુનિવર વશિષ્ઠજીએ ધ્યાન કરીને જાણી લીધું કે હોતાના વિપરીત સંકલ્પને કારણે મૂળ સંકલ્પ જે પુત્ર પ્રાપ્તિનો હતો પૂરો થયો નથી. વશિષ્ઠ મુનિએ ઈલાને પુરુષ બનાવવા માટે ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી. વશિષ્ઠજીના તપોબળ અને ભગવાનની કૃપાથી મનુ મહારાજની પુત્રી ઈલા બધાની સામે જ પુરુષ રૂપમાં પરિવર્તિત થઈ ગઈ. ગુરુદેવ વશિષ્ઠજીએ જરૂરી સંસ્કાર કરીને ઈલાનું નામ સુધુમ્ન રાખ્યું. તે મનુ મહારાજનો પુત્ર સુધુમ્ન એવો પ્રકાંડ વિદ્વાન થયો, જાણે વિદ્યાનો અથાહ મહાસાગર હોય. એક દિવસ તે ઘોડા પર બેસી જંગલમાં શિકાર કરવા ગયો. કોઈ સમયની વાત છે કે દેવાધિદેવ ભગવાન શંકર તેમના પ્રિય પત્ની પાર્વતીજીની સાથે આનંદપૂર્વક વિહાર કરી રહ્યા હતા. ત્યારે કેટલાક મુનિઓ તેમના દર્શનની ઈચ્છાથી ત્યાં આવ્યા. મુનિઓને જોઈ પાર્વતીજી શરમાઈ ગયા. સંયમશીલ મુનિઓએ જોયું કે ભગવાન શંકર અને પાર્વતીજી હાસ્ય વિલાસ કરી રહ્યા છે. ત્યારે તે તુરંત પાછા ફરીને વૈકુંઠ લોકમાં ચાલ્યા ગયા. તેમ છતાં પોતાની પ્રિય પત્ની પાર્વતીને પ્રસન્ન રાખવાની ઈચ્છાથી ભગવાન શંકરે એવો શ્રાપ આપ્યો કે આજથી જે પુરુષ આ વનમાં પ્રવેશ કરશે તે સ્ત્રી બની જશે. તે દિવસથી કોઈ પુરુષ તે સ્થાનમાં જતા ન હતા. પરંતુ સુધુમ્ન એકાએક ત્યાં ચાલ્યા ગયા અને ત્યાં પ્રવેશ કરતા જ તેમની આકૃતિ સ્ત્રીની થઈ ગઈ. તેની સાથે જેટલા પુરુષો હતા તે બધા જ સ્ત્રી બની ગયા. જે ઘોડા પર સુધુમ્ન બેઠા હતા તે ઘોડો પણ ઘોડી બની ગયો. આમ થવાથી સુધુમ્નમાંથી બનેલી સુંદર સ્ત્રીને આશ્ચર્ય થયું. હવે તે જંગલમાં આમ તેમ ફરવા લાગી. ફરતા ફરતા તે સ્ત્રી બુદ્ધના આશ્રમ પાસે આવી. તેને જોઈને બુદ્ધના મનમાં વિકાર ઉત્પન્ન થયો. તેને મેળવવાની ઈચ્છા પ્રબળ બની. આ બાજુ તે સ્ત્રીએ પણ સોમના પુત્ર બુદ્ધને પતિ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે તે સ્ત્રી બુદ્ધની સાથે હાસ્ય વિલાસ કરતી બુદ્ધના આશ્રમમાં રહેવા લાગી. થોડા સમય પછી બુદ્ધ દ્વારા તે સ્ત્રીના ગર્ભથી પુરુરવા નામનો પુત્રનો જન્મ થયો. આ સ્ત્રીને બુદ્ધના આશ્રમમાં રહેતા વર્ષો વીતી ગયા. એક દિવસ તેને તેનું પૂર્વ જીવન યાદ આવ્યું અને તે યાદ આવતા જ તેના મનમાં દુઃખનું આવરણ છવાઈ ગયું. તે ત્યાંથી નીકળીને વશિષ્ઠજીના આશ્રમ પર આવી વશિષ્ઠજીને પ્રણામ કરી બનેલી તમામ હકીકતનું વર્ણન કર્યું અને ફરીથી પુરુષ બનવાની ઈચ્છા પ્રગટ કરીને ગુરુદેવના શરણમાં ગઈ. બધું જાણી લીધા પછી વશિષ્ઠજી કૈલાસ પર ગયા. તેમણે ભગવાન શંકરજીની હૃદયના ભાવથી પૂજા કરી અને ઉત્તમ ભક્તિ સાથે શંકર ભગવાનની આરાધના કરવા લાગ્યા. વશિષ્ઠજીએ કહ્યું, હે ભગવાન, આપ કલ્યાણ સ્વરૂપ મંગળ કરતા અને જટા ધારણ કરવા વાળા છો. પાર્વતીજી આપના અર્ધાંગીની છે. ચંદ્રમાં આપના લલાટની સુંદરતા વધારે છે. આપને હું વારંવાર પ્રણામ કરું છું. હે સુખદાતા, કૈલાસવાસી ભગવાન શંકર આપને નમસ્કાર હો. આપ ભક્તોને ભુક્તિ અને મુક્તિ આપનારા ભગવાન નીલકંઠ છો. આપ કલ્યાણ મૂર્તિ શરણાગતોનો ભય દૂર કરનાર વૃષભ વાહન છો અને શરણે આવેલાને રક્ષણ આપવામાં ખૂબ જ ઉદાર તેવા પરમ પ્રભુ શિવજીને મારા નમસ્કાર હો. જે સૃષ્ટિ સ્થિતિ અને સંહાર કાળમાં બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર રૂપ ધારણ કરે છે. જે વરદાન આપવામાં સદા તત્પર રહે છે તે દેવાધિદેવ ત્રિપુરાંતક ભગવાન શંકરને નમસ્કાર હો. યજ્ઞ કરનારને યજ્ઞનું ફળ આપનારા યજ્ઞ સ્વરૂપ ભગવાન શંકરને વારંવાર નમસ્કાર હો. સૂર્ય ચંદ્ર અને અગ્નિને પોતાના ત્રણેય નેત્રોમાં સ્થાપિત કરનાર ગંગાધર ભગવાન શંકર આપને નમસ્કાર હો, નમસ્કાર હો. આ પ્રમાણે વશિષ્ઠજીની સ્તુતિથી ભગવાન શંકર પ્રગટ થયા. તેઓ નંદી પર બેઠા હતા. જગત જનની પાર્વતી પણ સાથે બેઠેલા હતા. શંકર ભગવાનનું દિવ્ય સ્વરૂપ કરોડો સૂર્ય જેવું પ્રકાશિત થઈ રહ્યું હતું. ચાંદીના પર્વત જેવો તેમનો શ્વેત વર્ણ હતો. ત્રણ નેત્ર હતા. લલાટમાં ચંદ્રમા શોભી રહ્યો હતો. અત્યંત પ્રસન્ન થઈને શરણમાં આવેલા મુનિવર વશિષ્ઠજીને તેઓ કહેવા લાગ્યા. ભગવાન શંકર બોલ્યા, હે વિપ્રવર, તમારી જે ઈચ્છા હોય તે વરદાન માગી લો. ભગવાને આમ કહ્યું ત્યારે વશિષ્ઠજીએ તેમના ચરણોમાં મસ્તક ઝુકાવી ઈલાને પુરુષ બનાવવાની પ્રાર્થના કરી. ત્યારે પ્રસન્ન થઈ ભગવાન શંકરે મુનિવરને કહ્યું, આ હિલા હવેથી એક મહિનો પુરુષ રહેશે અને એક મહિનો સ્ત્રી રહેશે. શંકર ભગવાન પાસેથી આવું વરદાન મેળવીને વશિષ્ઠજીએ જગત જનની પાર્વતીજીને પ્રણામ કર્યા. પાર્વતીજી વરદાન આપવા હંમેશા તત્પર રહે છે. કરોડો ચંદ્રમા જેવી તેમની સુંદર શોભા છે. તેમનું મુખ પ્રસન્નતાથી પૂર્ણ છે. ઈલા હંમેશ માટે પુરુષ બની જાય આવી કામનાથી વશિષ્ઠ મુનિ ભક્તિપૂર્વક પાર્વતીજીની પૂજા કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. ભક્તો પર કૃપા કરવાવાળી દેવેશ્વરી આપનો જય થાઓ. સમસ્ત દેવતાઓ દ્વારા સુપૂજિત દેવી આપનો જય થાઓ. અનંત ગુણોના આશ્રયદાતા દેવી આપનો જય થાઓ. શરણે આવેલાઓ પર અનુગ્રહ કરવાવાળા દેવેશ્વરી આપને વારંવાર નમસ્કાર. દુઃખ દૂર કરવાવાળા અને દુષ્ટ દૈત્યોના સંહાર કરવાવાળા ભગવતી દુર્ગા આપનો જય થાઓ. ભક્તિથી પ્રસન્ન થઈ દર્શન દેનાર જગદંબિકે આપને પ્રણામ. હે મહામાયા, આપના ચરણ કમળ સંસાર રૂપી સમુદ્રને પાર કરવા માટે નૌકા છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રદાન કરવાવાળા દેવેશ્વરી આપ પ્રસન્ન થાઓ. દેવી એવું કોણ છે જે આપની સ્તુતિ ન કરે? હું આપને પ્રણામ કરું છું. સ્તુતિ દેમાં રૂચ 44-48ના શ્લોક પ્રમાણે, જય દેવી મહાદેવી ભક્તાનું ગ્રહકારિણી, જય સર્વસુરાધ્યે જયાનંત ગુણાલયે, નમો નમસ્તે દેવી શ્રી શરણાગત વત્સલે, જય દુર્ગે દુઃખહંત્રી દુષ્ટ દૈત્ય નિષુદીની, ભક્તિ ગમ્યે મહામાયે નમસ્તે જગદંબિકે, સંસાર સાગરો તાર પોતી ભૂત પદાંબુજે, બ્રહ્માદયો અપિ બિબુધાસ્ત ત્વ ત્વપાદાંબુજુ સેવયા, વિશ્વ સર્ગ સ્થિતિ લય પ્રભુત્વમ સમવાપ્નુ યુહુ, પ્રસન્ના ભવ દેવી શ્રી ચતુર્વર્ગ પ્રદાયિની, કસ્તવા સ્તોતુ ક્ષમો દેવી કેવલમ પ્રણોતુ પ્રણતો અસ્યહમ. ભગવતી દુર્ગા સાક્ષાત નારાયણી છે. વશિષ્ઠજી આ પ્રમાણે સ્તુતિ કરવાથી તે તુરંત પ્રસન્ન થયા. ત્યાર પછી શરણાગતોનું દુઃખ દૂર કરવાવાળા તે મહાદેવીએ મુનિને કહ્યું, તમે સુધમ્નને ઘરે જઈ મારી ભક્તિભાવથી આરાધના કરો. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે પ્રસન્ન મનથી 9 દિવસોમાં સુધમ્નને શ્રીમદ દેવી ભાગવત સંભળાવો. તે પુરાણ મને અતિ પ્રિય છે. તે સાંભળીને સુધમ્ન તુરંત કાયમ માટે પુરુષ બની જશે. આ પ્રમાણે કહીને ભગવાન શંકર અને પાર્વતી જ અંતર્ધાન થઈ ગયા. વશિષ્ઠજી મનથી તે દિશાને પ્રણામ કરીને પોતાના આશ્રમ પર આવ્યા. તેમણે સુધમ્નને બોલાવી દેવીની આરાધના કરવાની વાત કહી અને આસો મહિનાના શુક્લ પક્ષમાં નવરાત્રિનો જે વિધિ છે તે પ્રમાણે ભગવતી જગદંબિકાની પૂજા કરીને રાજા સુધમ્નને દેવી ભાગવત પુરાણ સંભળાવવાનો પ્રારંભ કર્યો. રાજા પણ તે અમૃતમય કથા ભક્તિભાવથી સાંભળવા લાગ્યા. કથાની પૂર્ણાહુતિ થઈ ત્યારે તેમણે ગુરુદેવને પ્રણામ કરી પૂજન કર્યું અને સુધમ્ન હંમેશને માટે પુરુષ બની ગયા. ત્યારે વશિષ્ઠ મુનિએ તેમનો રાજ્યાભિષેક કરી રાજગાદી પર બેસાડ્યા. રાજા સુધમ્ન પ્રજાજનોને પ્રસન્ન રાખીને સમસ્ત પૃથ્વીનું રાજ કરવા લાગ્યા. તેમણે અનેક પ્રકારના યજ્ઞો જેમાં પુષ્કળ દક્ષિણા આપવામાં આવે છે તે દ્વારા દેવીની પૂજા કરી અને પછી પુત્રોને રાજ્ય સોંપીને દેવી ભગવતીના પરમ લોકને પ્રાપ્ત થયા. હે બ્રાહ્મણો, મેં વિસ્તારથી આ ઇતિહાસ કહ્યો છે. જે મનુષ્ય પરમ અમૃત સમાન આ પ્રસંગને પ્રેમથી વાંચશે અથવા સાંભળશે તેના બધા જ મનોરથો પૂરા થશે અને અંતે દેવી ભગવતીના પરમ ધામને પ્રાપ્ત થશે. બોલો શ્રી કૃષ્ણ, બોલો શ્રી અંબે માત કી જય. અધ્યાય 3 સમાપ્ત.